નમસ્કાર. આજના ગહન ચર્ચાના સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે સ્રોત પર વાત કરવાના છીએ એ છે ઉર્જાનું સ્થાપત્ય, સ્ત્રોતો અને ટકાઉપણું. એટલે આમ સાદી ભાષામાં કહીએ તો ઉર્જા વિશે. હા, અને આ એક એવો વિષય છે જેના વિના આધુનિક વિશ્વની કલ્પના કરવી પણ અશક્ય છે. બિલકુલ સાચી વાત છે. એટલે આપણે ઉર્જાને એકદમ સાદી ભાષામાં કહીએ તો કામ કરવાની ક્ષમતા કહી શકીએ. પણ આજના આધુનિક સંદર્ભમાં આ વ્યાખ્યા બહુ નાની લાગે છે. હા, બહુ સીમિત વ્યાખ્યા છે આ. જો આપણે આજના માળખા પર નજર કરીએ તો ગ્લોબલ સપ્લાય ચેઇન હોય કે વિશાળ ડેટા સેન્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સર્વર્સ હોય, અરે મેડિકલ ટેકનોલોજી, આ બધું જ એક અદૃશ્ય દોરીથી બંધાયેલું છે. અને તે દોરી એટલે ઉર્જા. જો આ પ્રવાહ માત્ર 24 કલાક માટે રોકાઈ જાય ને તો આખી દુનિયા થંભી જાય, પૂરેપૂરી થંભી જાય. અને આજના આપણા આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ સમજવાનો છે કે આટલી વિશાળ અને જટિલ વ્યવસ્થાને ચલાવવા માટેનું બળ આખરે આવે છે ક્યાંથી. આપણે મુખ્યત્વે બે અલગ અલગ વિચારધારાઓ અને સ્ત્રોતોનું પૃથ્થકરણ કરવાના છીએ. એક તરફ અપરિવર્તનીય સ્ત્રોતો છે, જેને આપણે પેલી પૃથ્વીની બેંકમાં રહેલી જમા પૂંજી કહી શકીએ, રાઈટ? હા, બરાબર, જમા પૂંજી તરીકે જોઈ શકીએ. આપણે તે પૂંજી વાપરી રહ્યા છીએ અને તે એક દિવસ ખતમ થવાની છે. બીજી તરફ પરિવર્તનીય સ્ત્રોતો છે, જે વ્યાજની આવક જેવા છે. મતલબ તે સતત મળતા રહે છે અને મૂળ પૂંજીને કોઈ નુકસાન પહોંચાડતા નથી. એકદમ સરળ ઉદાહરણ. હા, એટલે માહિતીના કોઈપણ મોટા બોજા વિના આપણે આ બંને સ્તંભો વચ્ચેના તફાવત, તેમાં રહેલા ટેકનિકલ પડકારો અને ભવિષ્યની અર્થવ્યવસ્થા પર તેની અસરોનું એક સ્પષ્ટ ચિત્ર મેળવવાનો પ્રયાસ કરીશું. બરાબર છે, તો ચાલો આને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ એ સ્ત્રોતોની જેણે ઔદ્યોગિક ક્રાંતિનો પાયો નાખ્યો, એટલે કે અપરિવર્તનીય ઉર્જા, જેને આપણે ધી ઓલ્ડ ગાર્ડ પણ કહી શકીએ. આખી દુનિયા જાણે છે કે કોલસો, પેટ્રોલિયમ કે ગેસ જમીનમાંથી મળે છે અને તે મર્યાદિત છે. મર્યાદિત છે અને ખતમ પણ થઈ રહ્યા છે. એક્ઝેક્ટલી. પણ જ્યારે આપણે પાયાની વાત કરીએ ત્યારે કોલસાને અવગણી શકાય નહીં. આજે પણ ભારતમાં વીજળીનું મુખ્ય ચાલક બળ થર્મલ પાવર જ છે. આપણે ભલે ગમે તેટલી નવી ટેકનોલોજીની વાત કરીએ, પણ આખી રાત આપણા ઘરમાં એસી ચાલતું હોય કે મોટા કારખાનાઓ ધમધમતા હોય, તેની પાછળ ક્યાંક ને ક્યાંક તો કોલસો સળગી જ રહ્યો હોય છે. આ એક બહુ સચોટ અવલોકન છે. એટલે જુઓ, કોલસાને માત્ર એક પ્રદૂષક તત્વ તરીકે જોવો એ એકતરફી વિચાર છે. વૈશ્વિક ઉર્જા વ્યવસ્થામાં કોલસો શા માટે આટલું ઊંડે સુધી જડાયેલો છે તેનું એક બહુ મોટું ટેકનિકલ કારણ છે, અને એ છે બેઝ લોડ પાવર. બેઝ લોડ પાવર એટલે પેલો સતત પાવર સપ્લાય. હા, કોઈપણ દેશના પાવર ગ્રીડને ચાલુ રાખવા માટે એક સતત અને સ્થિર વીજળીના પ્રવાહની જરૂર હોય છે. કોલસા આધારિત થર્મલ પ્લાન્ટ્સ 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ એક ધારી વીજળી આપી શકે છે. અલબત્ત તેનાથી થતું કાર્બન ઉત્સર્જન અને પર્યાવરણીય નુકસાન અત્યંત ગંભીર છે, પણ આ બેઝ લોડ પાવરની જરૂરિયાતને કારણે દુનિયા રાતોરાત કોલસાનો ઉપયોગ બંધ નથી કરી શકતી. હા, અને તેમાં પણ સૌથી મોટો પડકાર એ છે કે આપણે માત્ર ગ્રીડની વીજળી પૂરતા સીમિત નથી. જો પરિવહનની વાત કરીએ તો ત્યાં કોળસો બહુ કામ નથી આવતો. આખી દુનિયાની સપ્લાય ચેઇન, વિશાળ કાર્ગો જહાજો, આંતરરાષ્ટ્રીય વિમાનો અને લાંબા અંતરની ટ્રકો, આ બધું જ પેટ્રોલિયમ પર નિર્ભર છે. સાચી વાત છે, બધું ડીઝેલ અને એવિએશન ફ્યુલ પર ચાલે છે. લોકો ઇલેક્ટ્રિક કાર વિશે અત્યારે બહુ ઉત્સાહિત છે, પણ શું આ વિશાળ અને ભારે પરિવહન માળખાને બેટરી પર ચલાવવું ખરેખર શક્ય છે ખરું? આ જ તો ખરી સમસ્યા છે, અને તેનો જવાબ ઉર્જા ઘનતા એટલે કે એનર્જી ડેન્સિટીમાં છુપાયેલો છે. પેટ્રોલિયમ પેદાશોની ઉર્જા ઘનતા અત્યંત ઊંચી હોય છે. તેનો અર્થ એ છે કે બહુ જ ઓછા વજન અને કદના ઇંધણમાંથી ખૂબ જ મોટી માત્રામાં તાકાત મળે છે. એટલે વિમાનને ઉડવા માટે જે પાવર જોઈએ એ પેટ્રોલિયમમાંથી જ મળે? હા, એક વિમાનને હવામાં ઉડવા માટે જેટલી ઉર્જા જોઈએ તેટલી ઉર્જા આપવા માટે જો બેટરી મૂકવામાં આવે તો તે બેટરીનું વજન જ એટલું વધી જાય કે વિમાન જમીન પરથી ઊંચું જ ન થઈ શકે. ઓહ, એટલે બેટરીનું વજન જ પ્રોબ્લેમ બની જાય. બિલકુલ. જ્યાં સુધી બેટરી ટેકનોલોજીમાં કોઈ ચમત્કારિક ક્રાંતિ ન આવે ત્યાં સુધી હેવી ટ્રાન્સપોર્ટ અને એવિએશન સેક્ટરમાં પેટ્રોલિયમનું વર્ચસ્વ તોડવું લગભગ અશક્ય છે. અને કદાચ એટલે જ આ પરિવર્તનના સમયગાળામાં પ્રાકૃતિક વાયુ એટલે કે નેચરલ ગેસને એક બ્રિજ ફ્યુઅલ તરીકે જોવામાં આવે છે. વાહનોમાં સીએનજી અને ઉદ્યોગોમાં પીએનજીનો વ્યાપ અત્યારે ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તે પેટ્રોલિયમ કે કોલસા જેટલું કાળું ધુમાડાવાળું પ્રદૂષણ નથી કરતો. ના, બિલકુલ નહીં. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં તે એક મધ્યમ માર્ગ પૂરો પાડે છે. ચોક્કસ, પ્રાકૃતિક વાયુ એ તાત્કાલિક રાહત આપતો વિકલ્પ છે, ખાસ કરીને શહેરી વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે. પરંતુ જ્યારે આપણે ભવિષ્યની લાંબા ગાળાની નીતિઓ બનાવીએ છીએ ત્યારે તેને અંતિમ ઉકેલ માની શકાય નહીં. તે માત્ર સંક્રમણકાળ માટેનો એક ટેકો છે. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત આવે છે. અપરિવર્તનીય ઊર્જાની આ યાદીમાં એક સ્ત્રોત એવો છે જે હંમેશા વિવાદો અને આશ્ચર્યનું કેન્દ્ર રહ્યો છે, પરમાણુ ઊર્જા. જો આપણે આંકડાઓ અને વિજ્ઞાન પર નજર કરીએ તો આંગળીના ટેરવા જેટલું એકદમ નાનું યુરેનિયમનું પેલેટ લગભગ 1 ટન કોલસા જેટલી ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. હા, એ ખરેખર અદ્ભુત છે. આ સાંભળીને જ અચંબો થાય કે આવડી અમથી વસ્તુમાં આટલી બધી તાકાત કેવી રીતે સમાયેલી છે. પરમાણુ ઊર્જાની આજ તો સૌથી મોટી વિશેષતા અને સૌથી મોટી નબળાઈ છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જણાશે કે પરમાણુ ઊર્જા એ બેઝલોડ પાવરનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તે 24 કલાક વીજળી આપે છે અને તે પણ 0 કાર્બન ઉત્સર્જન સાથે. ફ્રાન્સ જેવા દેશો પોતાની મોટાભાગની વીજળી પરમાણુ ઊર્જાથી જ મેળવે છે. પણ એનું જોખમ? બરાબર, આ ટેકનોલોજીની સાથે જોડાયેલું જોખમ અત્યંત ભયાવહ છે. એ વાત સાચી. ભૂતકાળમાં ચર્નોબિલ કે ફુકુશીમા જેવી દુર્ઘટનાઓએ આખી દુનિયાને બતાવી દીધું છે કે જ્યારે પરમાણુ રિએક્ટરમાં કંઈક ખોટું થાય છે ત્યારે તેનું પરિણામ દાયકાઓ સુધી ભોગવવું પડે છે. એટલું જ નહીં, પરમાણુ કચરાનો નિકાલ, જેને ન્યુક્લિયર વેસ્ટ કહેવાય છે, તે એક હલ ન થઈ શકે તેવી વૈશ્વિક સમસ્યા છે. આ કચરો હજારો વર્ષો સુધી રેડિયો એક્ટિવ રહે છે. તેને ક્યાં સાચવવો, ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિઓથી તેને કેવી રીતે બચાવવો, તે પ્રશ્નોના કોઈ સચોટ જવાબો હજુ સુધી મળ્યા નથી. એટલે ઉચ્ચ કાર્યક્ષમતા હોવા છતાં તેનો સ્વીકાર ધીમો છે. હા, એટલે જ પરમાણુ ઊર્જાનો સ્વીકાર બહુ જ ધીમો છે. આ બધી જ મર્યાદાઓ અને જોખમો આપણને એક બહુ જ સ્પષ્ટ દિશા તરફ ધકેલી રહ્યા છે, અને એ છે પરિવર્તનીય ઊર્જા, એટલે કે રિન્યુએબલ એનર્જી. આ એ દિશા છે જ્યાં જમા પૂંજી ખાલી થવાનો કોઈ ડર જ નથી. હા, કુદરત પાસે આ સ્ત્રોતો અખૂટ છે. બિલકુલ, સૂર્ય, પવન અને પાણી, આ બધું જ કુદરત પાસે અખૂટ છે. આપણા સ્ત્રોતો ખાસ નોંધે છે કે અત્યારે ભારત સૂર્ય ઊર્જા ક્ષેત્રે દુશાળ હરણફાળ ભરી રહ્યું છે. વિશાળ સોલાર પાર્કથી લઈને ઘરના છાપરા પર લાગતી સોલાર પેનલ્સ હવે બહુ સામાન્ય દ્રશ્ય બની ગયું છે. સૂર્ય ઊર્જા એ નિશંકપણે ભવિષ્યનો સૌથી મોટો આધાર છે. સોલાર પેનલ્સમાં કોઈ ફરતા ભાગો નથી હોતા, તેને કોઈ ઈંધણ પૂરવાની જરૂર પડતી નથી, માત્ર સૂર્યપ્રકાશ પડે અને વીજળી ઉત્પન્ન થાય. પરંતુ આશાવાદની સાથે વાસ્તવિકતા પણ સમજવી પડે. સોલાર અને પવન ઊર્જા સાથે જોડાયેલી સૌથી મોટી સમસ્યા છે ઇન્ટરમિટન્સી, એટલે કે અનિયમિતતા. અનિયમિતતા એટલે કે પેલું રાત્રે સૂર્ય ના હોય? હા, સૂર્ય રાત્રે પ્રકાશતો નથી અને પવન હંમેશા એકસરખી ગતિથી ફૂંકાતો નથી. આ જ મુદ્દો સમજવા જેવો છે. જ્યારે ગ્રીડ પર સૌથી વધુ વીજળીની માંગ હોય, એટલે કે સાંજના સમયે જ્યારે લોકો ઘરે આવે અને લાઇટ કે એસી ચાલુ કરે, બરાબર તે જ સમયે સોલાર ઊર્જાનું ઉત્પાદન 0 થઈ જાય છે. તો આ ખાલીપો કેવી રીતે ભરવો? આ ખાલીપો ભરવા માટે જ વિશ્વભરમાં હવે ગ્રીડ સ્કેલ બેટરી સ્ટોરેજ પર 500 કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. દિવસે જ્યારે જરૂરિયાત કરતાં વધુ સોલાર વીજળી ઉત્પન્ન થાય ત્યારે તેને વિશાળ બેટરીઓમાં સંગ્રહિત કરવામાં આવે છે અને રાત્રે તે બેટરીઓ ગ્રીડને વીજળી પૂરી પાડે છે. ઓ, એટલે બેટરી પર જ બધો આધાર છે? માત્ર બેટરી જ નહીં, આ ઉપરાંત પમ્પ્ડ હાઇડ્રો જેવી સિસ્ટમ પણ વપરાય છે, જ્યાં વધારાની વીજળીનો ઉપયોગ કરીને પાણીને ઉપરના ડેમમાં ચડાવવામાં આવે છે અને જરૂર પડે ત્યારે તેને નીચે પાડીને ફરીથી વીજળી ઉત્પન્ન કરાય છે. આ એક પ્રકારની ભૌતિક બેટરી જ કહી શકાય. જો આપણે ભૌગોલિક પરિસ્થિતિઓનો લાભ લેવાની વાત કરીએ તો પવન ઊર્જા અને જળ ઊર્જાના બહુ જ ઉત્તમ ઉદાહરણો આપણી આસપાસ જ છે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના લાંબો દરિયા કિનારે ઉભેલી વિશાળ પવનચક્કીઓ કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. આ એ બહુ મોટો પ્રોજેક્ટ છે. તે માત્ર કોઈ ભૂગોળનું ઉદાહરણ નથી, પણ તે એક જીવંત ઊર્જાની લેબોરેટરી છે. લાંબો ખુલ્લો વિસ્તાર અને સમુદ્ર પરથી આવતા સતત પવનો આ વિસ્તારને પવન ઉર્જાનું હબ બનાવે છે. એવી જ રીતે નર્મદા પ્રોજેક્ટ કે સરદાર સરોવર ડેમ દ્વારા વહેતા પાણીની પ્રચંડ તાકાતનો ઉપયોગ કરીને જળ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. અને એ બિલકુલ સ્વચ્છ ઉર્જા છે. હા, આ ડેમ્સ માત્ર સિંચાઈ માટે જ નહીં પણ સ્વચ્છ ઉર્જાના વિશાળ સ્ત્રોત તરીકે પણ કામ કરે છે. આ બધા બહુ જ મોટા અને કેન્દ્રીકૃત પ્રોજેક્ટ્સ છે, પણ અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે પરિવર્તનીય ઉર્જા હંમેશા મોટા માળખા પર જ આધારિત હોય તે જરૂરી નથી. એટલે નાના પાયે પણ થઈ શકે. બિલકુલ, તેનું વિકેન્દ્રીકરણ પણ શક્ય છે, અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાયોગેસ. ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પશુપાલન મોટા પાયે થાય છે ત્યાં પશુઓના ગોબર અને ખેતીના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ એક બહુ જ અદ્ભુત સર્ક્યુલર ઇકોનોમી એટલે કે ચક્રીય અર્થવ્યવસ્થાનું મોડેલ છે. તેમાં કશું જ વેડફાતું નથી. બરાબર, ગોબરમાંથી ગેસ મળે છે જે રસોઈ માટે વપરાય છે, જેથી લાકડા કાપવા પડતા નથી અને ધુમાડો થતો નથી. અને ગેસ કાઢી લીધા પછી જે સ્લરી એટલે કે રગડો વધે છે તે જમીન માટે ઉત્તમ કક્ષાનું ઓર્ગેનિક ખાતર બની જાય છે. ખરેખર બહુ જ ઉપયોગી. આ દર્શાવે છે કે પરિવર્તનીય ઉર્જા એ માત્ર ટેકનોલોજી નથી, પરંતુ સ્થાનિક સંસાધનો સાથે તાલમેલ સાધવાની એક પદ્ધતિ છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે ઉર્જાના બંને સ્તંભો અપરિવર્તનીય અને પરિવર્તનીયની પૂરી વ્યવસ્થા સમજી લીધી. હવે જો આખી પરિસ્થિતિને ત્રાજવે તોડીએ તો સ્પષ્ટ થાય છે કે ભવિષ્ય તો પરિવર્તનીય ઉર્જાનું જ છે. કારણ કે એક બાજુ મર્યાદિત જથ્થો અને પ્રદૂષણ છે, જ્યારે બીજી બાજુ અખૂટ સ્ત્રોત અને સ્વચ્છતા છે. છતાં પરિવર્તનની આ પ્રક્રિયા આટલી ધીમી કેમ છે? આનો જવાબ સંપૂર્ણપણે અર્થશાસ્ત્રમાં એટલે કે ઇકોનોમિક્સમાં છે. ઉર્જા વ્યવસ્થામાં બે પ્રકારના ખર્ચ હોય છે. એક કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર, જે શરૂઆતનો રોકાણ ખર્ચ છે, અને બીજું ઓપેક્સ એટલે કે ઓપરેટિંગ એક્સપેન્ડિચર, જે રોજબરોજનો ચલાવવાનો ખર્ચ છે. ઓકે, આ સમજવા જેવું છે. જો અપરિવર્તનીય ઉર્જા જેમ કે કોલસો કે ગેસના પ્લાન્ટ્સ પહેલેથી જ બની ચૂકેલા છે, તેમાં અબજો ડોલરનું રોકાણ થઈ ચૂક્યું છે, એટલે હવે નવો ખર્ચ માત્ર ઈંધણ ખરીદવાનો જ આવે છે. જ્યારે પરિવર્તનીય ઉર્જામાં ઈંધણ એટલે કે સૂર્યપ્રકાશ કે પવન બિલકુલ મફત છે, તેમાં ઝીરો ઓપેક્સ છે. પણ એનું માળખું મોંઘું પડે છે, રાઈટ? બરાબર. તેને પકડવા માટે જે નવું માળખું ઊભું કરવું પડે, સોલર પાર્ક કે પવનચક્કીઓ લગાવવી પડે, તેનો શરૂઆતનો કેપેક્સ ખર્ચ અત્યંત ઊંચો હોય છે. એટલે કે કોઈ પણ દેશ માટે ચાલુ વ્યવસ્થાને તોડીને એકદમથી નવું અને મોંઘું માળખું ઊભું કરવું આર્થિક રીતે પોસાય તેવું નથી હોતું. જૂના રોકાણમાંથી પૂરેપૂરો ફાયદો લીધા વિના તેને બંધ કરી દેવું એ કોઈ પણ અર્થતંત્ર માટે આત્મઘાતી સાબિત થઈ શકે. ચોક્કસ. આ ઉપરાંત આખી નવી ટ્રાન્સમિશન લાઇનો નાખવી, બેટરી સ્ટોરેજ સિસ્ટમ ઊભી કરવી, આ બધામાં જ જંગી મૂડીની જરૂર પડે છે. જોકે સારી વાત એ છે કે ટેકનોલોજીના વિકાસ સાથે સોલાર પેનલ્સ અને બેટરીની કિંમતોમાં સતત અને નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. એ એક આશાનું કિરણ છે. હા, શરૂઆતનું ખર્ચ ભલે વધુ હોય, પરંતુ એકવાર સિસ્ટમ લાગી ગયા પછી દાયકાઓ સુધી લગભગ મફતમાં ઉર્જા મળે છે, જે લાંબા ગાળે આર્થિક અને પર્યાવરણીય બંને દ્રષ્ટિએ અત્યંત નફાકારક સોદો છે. આ વિશ્લેષણ પરથી એક વાત એકદમ સ્પષ્ટ છે કે આપણે ઉર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક પરિવર્તનના સાક્ષી બની રહ્યા છીએ. કોલસાની કાળી ખાણોમાંથી શરૂ થયેલી માનવજાતની ઔદ્યોગિક સફર હવે ધીમે ધીમે સોલાર પેનલ્સની ચમકતી રોશની તરફ આગળ વધી રહી છે. હા, એકદમ સાચી વાત. પડકારો ઘણા છે, પછી તે 24 કલાક ગ્રીડને સ્થિર રાખવાનો હોય કે પછી શરૂઆતના રોકાણનો હોય, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ દિશામાં આગળ વધવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ભારત જે રીતે આ દિશામાં વૈશ્વિક નેતૃત્વ લઈ રહ્યું છે તે ખરેખર આશાસ્પદ છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. આપણે ટેકનોલોજીને પર્યાવરણની વાત તો કરી લીધી, પરંતુ આ પરિવર્તનની વૈશ્વિક રાજકારણ પર કેવી અસર પડશે? અત્યારે દુનિયાના ઘણા દેશોની આખી અર્થવ્યવસ્થા માત્ર જમીનમાંથી નીકળતું ક્રૂડ ઓઇલ અને ગેસ વેચવા પર જ ટકેલી છે. હા, મિડલ ઇસ્ટના દેશોની જેમ. બિલકુલ. આ દેશોએ વૈશ્વિક સત્તા પર વર્ષોથી વર્ચસ્વ જમાવી રાખ્યું છે. હવે કલ્પના કરો કે આવનારા એક કે બે દાયકામાં જ્યારે બેટરી ટેકનોલોજી એકદમ સસ્તી થઈ જશે, રસ્તાઓ પર મોટાભાગના વાહનો ઇલેક્ટ્રિક હશે અને ફેક્ટરીઓ સૂર્ય તેમજ પવન ઉર્જાથી ચાલતી હશે, ત્યારે આ ઓઇલ આધારિત અર્થવ્યવસ્થાઓનું શું થશે? આ એક એવો વિચાર છે જે ખરેખર ભૌગોલિક રાજકારણના પાયા હચમચાવી શકે છે. જ્યારે સૂર્યપ્રકાશ અને પવન જ નવું ઓઇલ બની જશે, ત્યારે કોઈ એક દેશનું ઉર્જા પર એકાધિકાર નહીં રહે, કારણ કે તડકોને પવન તો દરેક દેશ પાસે છે. શું ઉર્જાની આ નવી અને વિકેન્દ્રીકૃત વ્યવસ્થા વિશ્વના નકશા પર સત્તાના સમીકરણોને અને આંતરરાષ્ટ્રીય સંબંધોને સંપૂર્ણપણે બદલી નાખશે? હા, આ બહુ મોટો પ્રશ્ન છે. આ એક એવો પ્રશ્ન છે જે આપણા સૌ માટે વિચાર માંગી લે છે. આ ઐતિહાસિક સંક્રમણ માત્ર ટેકનોલોજી પૂરતું સીમિત નહીં રહે, તે દુનિયાનો નકશો અને સત્તાનું સંતુલન પણ બદલી નાખશે. આ આર્થિક અને રાજકીય ભૂગોળ કેવી રીતે આકાર લે છે તે જોવું અત્યંત રોમાંચક બની રહેશે. આ જ વિચાર સાથે આજના ગહન વિશ્લેષણના સત્રને આપણે અહીં વિરામ આપીએ છીએ. આ રસપ્રદ ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર. આવતા સત્રમાં ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને નવું જાણતા રહો.